કઈ દ્રષ્ટિએ એને કહેવાય? દોષિત દેખાય છે પછી આ જે બાળકો ને આપડે કહીએ છીએ કે નિર્દોષ છે બાળકો, રંગ લાગ્યો નથી તો એ રંગ લાગે નહીં. લખે છે નામ લખનાર આગળ ચાલુ છે, લખે છે દાદા. શું કહે છે ભાઈ? બાળકો, નાના બાળકો ને આપડે નિર્દોષ કહીએ છીએ ને, આપડે નાના બાળકો જે નિર્દોષ કહીએ છીએ એ જતો કેમ રહે છે? નિર્દોષતામાંથી બુદ્ધિ થઈ દોષિત થવાનું છે, અને દોષિત થઈને ટોપ ઉપર ગયા પછી ફરી ફરી નિર્દોષ થવાનું, બુદ્ધિ વગર ન થવાનું. એ તો બહુ મુસીબત નું કામ, એ તો બહુ મુસીબત નું કામ. એ મુસીબત છે. એટલે બાળકો જેમ સરળ હોય, બાળક જેમ નિર્દોષ હોય, અમે નિર્દોષ બાળક જેવા થઈ ગયા. શું કહ્યું? પણ એ અજ્ઞાનતાથી સરળ ત્યારે અમે જ્ઞાને કરી સર, એટલું છે ડિફરન્સ. પણ જગત માં તમે નિર્દોષતા રાખો, તમે આપણે જગત ને આપણી માફક જોઈએ તો એક કે એક ઠેકાણ લાભ પડે પગલે પગલે. વાતો કરીને શું નિર્દોષ કેવી દેખાય? નિર્દોષ દેખાય તેનાથી બગડે જ નહીં દુનિયા. તમે શું સમજ્યા? શું થાય પછી? તમે શું કર્યું? શું હશે? દોષિત જોનાર ને લાતો, દોષિત અને સ્વાર્થી એમાં ફેર શું? દોષિત અને સ્વાર્થી બે માં ફેર શું? સ્વાર્થી આ જગત માં કોઈ છે નહીં. મેં જોયો નહી કોઈ સ્વાર્થી માણસ. જાનવરો સ્વાર્થી નથી અને લોકો સ્વાર્થી નથી, દેવો સ્વાર્થી નથી અને દરેક લોકો સ્વાર્થી. સ્વાર્થી હું એકલો હતો, તે મારો સ્વાર્થ કરી લીધો. અને જગત ની ભાષા જેને સ્વાર્થ કહેવામાં આવે છે એ સ્વાર્થ નથી પણ પદાર્થ છે. શું છે? જગત ની ભાષા જે સ્વાર્થ કહેવામાં આવે છે એ સ્વાર્થ નથી પણ પદાર્થ છે. સમજાય એ વાત છે? કોઈ ના પરાર્થ નો દાખલો આપો. સમજે ના પડી એનો દાખલો આપો પરાર્થ નો. આ બાપો ખરા ખોટા કરી ભેવું કરે, વાત કરીને ભાઈઓ ને દગા કરે, બધાને દગા કરીને ભેવું કરે. અને પછી એ પોતાને વાપરવા પોતે રતો નથી, પસ્તાયેલો જાય છે. તકે કોને માટે આ કર્યું? તકે પરાર્થ ઠોકણા બોકરા પાર પણ લેવાય નઈ દેવાય નઈ તેના આવે. તમારો તમારો હોય સાચી થાય પછી દુઃખ ના ભાઈ. તો સ્વાર્થી થવું હોય તો લાઈફ ઇન્સ્યોરન્સ લેવાની જરૂર ખરી? છોકરા ભૂખે ના મરે. છોકરાઓ નું શું થાય? પોતાની જાતને મકાન નું ઇન્સ્યોરન્સ લઈ શકાય, રાત નું ઇન્સ્યોરન્સ ના રહી શકાય. મકાન નું ઇન્સ્યોરન્સ લઈ શકાય પણ જાત નું ઇન્સ્યોરન્સ ના રહી શકાય. સંપૂર્ણ પદાર્થ માટે મારે શું કામ લાગવાનું? મારી પાસે ખરે ઇન્સ્યોરન્સ છે, મને શું હેલ્પફુલ થાય? તમારા છોકરા જે કલાક જતો ખાવો તો ખબર પડી જાય તમારો ચેક નહીં છે, તમારો હતા નથી. પણ તમે મરી જાવ તારે મિલકત લેવાનો તૈયાર હોય, છોકરા તમારા તડકાવો કે ના તડકાવો, આપડે મરી જઈએ એટલે છોકરાઓ તો તૈયાર જ હોય મિલકત લેવા માટે. તૈયાર ને ના તૈયાર થાય તો ગાડી નથી આપતા નઈ, તે બાચ્ચા ને ઝેર આપીને મારી નાખતા ચા દાદા કે તમારે એનો બારી વહેલો થયો તો આ દોહો મળતો નથી, પોતાને શીખવા ના મળે. આ દોહો તો ઘેર સુધી ગયા ઘરે તારે ભાગે ગાડી નહીં આવે, મારી આપી દે તે આપી દે. હા તમારી સગાઈ આવો આવો વેરી સચિદાનંદ, ચાળવા જેવું છે આવું નથી. હવે ભાઈ તમે જે કરો છો એ ભલે જગત ને ઉપકાર કર્યા છે પણ ઉપકાર માં અપકાર થઈ જાય છે. શું કહ્યું? એટલે થોડું જાણી લો તો તમે સારું પડે કે વાતચીત કરી શકો. એ તમારા ઉપકાર, એ તમારા ગુરુ થવા માંગતા નથી. હું કોઈનો ગુરુ છું નહીં, હું આખા વર્ગને ગુરુ માની અને હું શિષ્ય તરીકે રહું છું. એટલે કોઈને ગુરુ થવા હું તૈયાર નથી. આ સમજમાં આવી ને? એટલે એને થાય છે એને ખોરો કહેતો નહીં. એક વાત સમજવા માટે છે કે તમે આ રૂપરેખા આપવા માટે છે આખા વર્ગની. વોટ ઇઝ વર્લ્ડ? એટલે સાયન્ટિસ્ટ મને ભેગા કરાવો, આપડે હું જઉં છું, બધા ભેગા કરીને તૈયાર થાય તો કાગળ પત્ર કાગળ આપ્યો એમાં જવાબ આપીશ. પછી ભેગા થઈશ. એટલે બધું રૂપરેખા આમ વાંકડે કર્યામાં શું ફાયદો છે? દુનિયા બધી દલાઈ અલાઈ બધી ખલાક કરી છે. એમનો દોષ નથી, એનો એ નિમિત્ત કરી છે. આબમદાર પણ થઈ ગયો એ નિમિત્તે એમને શું નથી થતો. પત્તાઓ તો એમ જ કરવો પડશે ને, થાય દુઃખ થાય જ. અને એક દાડો એવો આવવાનો છે થોડા વખત પછી કે આ જગત ના આ અમેરિકા ના અને રશિયા નો સાયન્ટિસ્ટ ને ખોઈ ખોઈ નાશ કરી નાખશે. આ કઈ દીધું મારા શબ્દ, આ લોકો એ જ આ ભાગ કરાવડાયો માટે પેલે જ કહી દેજો ચેતન જ થોડા જ વખત એવું થવાનું. કારણ કે એમને સમજાય છે કે આ દુશ્મન કોણ છે, વર્લ્ડ ને નુકસાન કોને કર્યું વધારે વધારે એકદમ સમજાય છે બધા. અત્યારે કઈ વિરોધ ઉભો થયો કરો? અત્યારે આ વિજ્ઞાન વિરોધ ઉભો થયો કરો? વિરોધ નું સંસ્કાર થાય છે ખરું? બઉ ઓછું થાય છે. અણુશસ્ત્રો નો વિરોધ કરે છે એનું ગ્રુપ છે અત્યારે. લોકો ની મિટિંગો થાય છે અને પોલિટિશિયન ની સામે લોકો બોલે છે. ચેતા નથી હજુ લોકો, હજુ ચેતા તો બઉ સારું છે. મને મને મળે નઈ તો એની જિંદગી ફરી અત્યાર સુધી જે દોષો કર્યા છે એ દોષો ધોઈ રાખવાની દવા પડી ગઈ આપું એને. તો એ સીધા થાય નહીં તો પેલા ના આજે પેલો ઓફ થઈ ગયો ને પેલો ભરી ગયો પેલો સાયન્ટિસ્ટ જે તો હિરોશિમા નાખનારો તે આ બધા કમાતે ભરી જશે. બહુ દુઃખી થઈ, ઊંઘ નહીં આવે. કોઈને દુઃખ આપીને કોઈને દુઃખ આપે એ પ્રયોગ બનાવીને માણસ ને મારી નાખવા એ તો કાવડ કાવડ માણસ નું કામ છે. ઓપન હાઈ મળે એક તળાવમાં ગમે તેવું કશું નાખ્યા હોય બધા માણસ લઈ જાય, એ તો કાવડ નું કામ છે. શું કહ્યું? લડી લડો, અત્યારથી લડો, સામાન થી કાપા કાપી કરો, એમાં કાવડ નથી. ઉપયોગ ખરાબ કર્યો, શોધખોળ નહી પણ ઉપયોગ ખરાબ કર્યો, ઉપયોગ ખરાબ કર્યો. ચાલો તો આવી ગયા બધા, નામ બાકી હોય તો લખાવી દેજો. તમે સુધાર્થમાં થયા આ બધા જાણ્યું, તમે એવું જાણ્યું ને એ સુધાર્થમાં થયું જાણ્યું તમે. પણ આ બહાર જશો તો કોઈ પૂછે કોણ કોણ છે, તમે શું કે છો? સુધાર્થમાં ના હવે અહીં પેલા અમારે અમારે તો મોટો આઘાત લાગે કે આ શું કે છે આ, કારણ કે એ જાણતા નથી તમે સુધાર્થમાં થયેલા છો. એ જાણતા હોય તો વધારે ના આવે, આ બધા આ બધાનું વધારે ના આવે, પણ પેલા જાણતા નથી ને એટલે બહાર કઈ ભાષા ચાલે છે? રિલેટિવ ભાષા ચાલે. કઈ? રિલેટિવ ભાષા એટલે ભ્રાંતિ ની ભાષા. આ મારા સસરા અને મારા મામા અને મારા કાકા અને એવી જ ભાષા ચાલે છે. રહેવાની ભાષા કઈ છે? રહેવાની. આ મામા કાકા ભુવા બધું વાવાની ભાષા ચાલે છે. એટલે વ્યવહારની ભાષામાં તમે નલિન નલિન ને, અને આ ભગવાન ની શુદ્ધ ભાષામાં તમે શુદ્ધાત્મા. તમે સમજ પડી ને? એટલે તમારે બહાર તો કહેવાનું કે નલિન છું, આનો કાકો થયું, આનો મામો થયું, આ બાઈ નો ધણી થયું, બધું આમ વ્યવહારનો વ્યવહારની વાત જ બહાર કરવાની. તમે હવે ને સમજ પડી ને? ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. There are two view points to solve this puzzle. આ પઝલ સેલ્ફ થયેલું છે તે માત્ર ને પઝલ જ ઉભો થયા કરે, કારણ કે જગત પોતે જ પઝલ છે. પઝલ ઉભા થતા છે કે નહીં થતા હોય? માણસ ને પઝલ ઉભા થતા છે કે નહીં થતા હોય? બધા થાય. હે? કારણ કે જગત પોતે જ પઝલ છે. એ એની માટે કુદરતી રીતે કોયડો થઈ ગયો છે, અને ગુહ્ય કોયડો એ આ પઝલ સોલ્વ ના કરે ત્યાં સુધી સાધુ સંન્યાસીઓ આચાર્યો પણ આ પઝલ સોલ્વ ના કરે ત્યાં સુધી આ પઝલ માં ડિઝોલ્વ થઈ ગયેલા હોય. શું હોય? જયારે પઝલ સોલ્વ, અમે અત્યારે પઝલ સોલ્વ કર્યું એટલે આ પઝલ તમને ઉભું નહીં થાય, તમે મુક્ત થયા પઝલ થી. સમજ ને? સર્વ દુઃખો થી મુક્ત થયા એટલે પઝલ ઉભું નહીં થાય. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ધેર આર ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રિલેટિવ વ્યુ પોઈન્ટ, વન રિયલ વ્યુ પોઈન્ટ. By relative viewpoint you are Nalin and by real viewpoint you are Shuddhatma. Bhagavan ni Shuddha Bhasha ma to tame Shuddhatma cho and relative Bhasha ma bhante hai Bhasha ma tame Nalin cho. Vyavar thi tame Nalin and khari rite nishchay thi tame Shuddhatma. Sahaj bhai ne? By relative viewpoint and real viewpoint. Sahaj bhai ne? Real ene Shuddha Bhasha Bhagavan ni. Samjhavi tame ne? Atta hudhi tame shu kata da? Hu Nalin ach cho. આપડે ફરી પૂછીએ ખરેખર નલિન છે કે ખરેખર નલિન છો? તમે નલિન થી વ્યવહારથી છો પણ ખરેખર નલિન બોલો છો. તે જ ઇગોઇઝમ હતું, આજે ઇગોઇઝમ ગોન. કયું ઇગોઇઝમ હતું? હું ખરેખર જ છું. આ શું નામ તમારું? નૂતન. નૂતન નૂતન હું ખરેખર નૂતન છું એ જે જાણતા હતા એ જ ઇગોઇઝમ હતું. સમજ ભાઈ ને? હવે તમને સમજાવ્યું કે આ તો ડ્રામા છે અને ડ્રામા નો નૂતન છે અને અંદર તો હું છે તે શુદ્ધાત્મા છું. જેમ ડ્રામા નો છે તે પૃથ્વરી હોય પણ અંદર જાણતા ને લક્ષ્મીચંદ છું કે ના જાણે? હે? લક્ષ્મીચંદ છું અને બસ તરગાળો છું એવું હોવું જાણે, અને ખીચડી ખાવાથી એવું જાણે. એટલે તમે શુદ્ધાત્મા આવે. શું કહ્યું? શુદ્ધાત્મા. અને આ પાઠ ભજવવાનો તમારે. સમજ ભાઈ ને? ભલે સાયન્ટિસ્ટ હોય, સાયન્ટિસ્ટ નો પાર્ટ જે તમારો હોય તે પાર્ટ તમારો જેનું રિહર્સલ થયેલું હોય ત્યાં પાર્ટ માં જવાનું. ડ્રામામાં રિહર્સલ થયેલું પેલું હોય ત્યાં પછી પાછ જવાનું. અને આ પેલું રિહર્સલ થયેલું છે એને બધાને એમાં શું કેમ ના આવડે? જે વસ્તુ રિહર્સલ થયેલું હોય તે ફરી કેમ ના આવડે? આ રિહર્સલ થયેલું જેટલું આ થઈ રહ્યું છે ને એ બધું રિહર્સલ થઈ ગયું છે. તમને પોતાને ખબર ના, મેં જોયેલું છે રિહર્સલ. તમે સમજ પડે ને? સમજાયું તમે? એટલે આ આજે તમે બાય રિલેટિવ રિફાઇન્ડ યુ આર નલિન, યુ આર હસબન્ડ ઓફ યર વાઈફ, યુ આર ફાધર ઓફ યર સન, યુ આર સન ઓફ યર ફાધર. All these relative files and all these relative are temporary adjustments and you are permanent. Shuddhatma is permanent. Your self is permanent. And I'm khare khare I'm learning to egoism to that egoism gone forever. Tamke that egoism kaadwa se kaun kehto tu? Mara kaadwa. Meko aajat kaadi aati hai tumne. Sorry ne? હા, આનું નામ જ ઇગોઇઝમ. કોઈ કાળે નીકળે નહીં. એ તો જ્ઞાની પુરુષ પાપો ભસ્મીભૂત કરે ત્યારે નીકળે, નહીં તો અનંત અવતાર સુધી હિમાલયમાં દેહ ગાળે ઊંધો થઈને લટકે હોય, પણ એ વિજ્ઞાન થી ચાલે નહીં. વિજ્ઞાન વગર કે આત્મા પોતે જ વિજ્ઞાન સ્વરૂપ છે. શું છે? વિજ્ઞાન સ્વરૂપ પોતે વિજ્ઞાન જ છે આત્મા. તો આ બાહ્ય વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે, અને આત્મા અધ્યાત્મ વિજ્ઞાન છે, પૂર્ણ વિજ્ઞાન છે. તમે બોલ ને ગાય ને રિલેટિવ ભાષામાં શું કે છે? ગાય. ગાય. અને રિયલ ભાષામાં શું હશે? શુદ્ધાત્મા. બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ ગાય, બાય રિયલ વ્યૂપોઈન્ટ શુદ્ધાત્મા. બરોબર ને? અને બકરી ને રિલેટિવ માં શું કે છે? બકરી. અને રિયલ માં? શુદ્ધાત્મા. હા, બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ બકરી, રિયલ વ્યૂપોઈન્ટ શુદ્ધાત્મા. અને ગુલાબ ના છોડ ને રિલેટિવ ભાષામાં શું કે છે? ગુલાબ નો છોડ. અને રિયલ વ્યૂપોઈન્ટ માં શું આત્મા? એટલે આત્મા વસ સર્વ ભૂતેષુ. હવે કૃષ્ણ ભગવાન કહ્યું છે કે સર્વ જીવ ની અંદર આત્મા જુઓ, તમારા જેવો આત્મા એ તમે જોઈ શકશો બાય રિયલ વ્યૂપોઈન્ટ થી. શું કહ્યું? આપણે સમજવા આવ્યું ને? રિલેટિવ રિલેટિવ વ્યૂપોઈન્ટ એટલે એ છે તે વ્યવહાર થી આ ચામડા ની આંખ થી રિલેટિવ દેખાશે અને અંદર ની આંખ થી રિયલ દેખાશે. સમજ ને? આ ચામડા ની આંખ છે એનાથી બધું વિનાશી વસ્તુ દેખાશે અને અંદર ની આંખે અવિનાશી વસ્તુ. એટલે આ બે વાક્યો તમારે આજ્ઞા પાડવાનો, આનો હેન્ડલ મારીને ચાલુ કરવાનું, પછી સરળ થઈ જશે. સમજ ને? ચાલો હેન્ડલ મારીને ચાલુ કરવાનું. નવે રહું હોય ને તો હેન્ડલ મારતા છે પણ આવે. પેલો હેન્ડલ મારજો. હા, 15 મહિના સુધી હાથ જોડે ભટશે ને તમારે. હવે હા, ગોરીઓ ગોરીઓ ડબાવતા ડબાવતા પણ આ વાતો કરવી. શું કામ થઈ ગયું? એટલે ડોલર મળે ને આ મળે બે વાતે. તમને સમજાયું? હા, કૃષ્ણ ભગવાને કહ્યું કે આત્મા વસ્તર બધું પણ સિરિત થાય. અનંત અવતાર સુધી એ છે. ગીતા પી જાય તો શું ભલે? પોતે ઊંધો અને ગીતા પી પી જાય તો વધારે ઊંધો થાય. ઉડતો ક્યારે વિટામિન પોતે શુદ્ધ થયા પછી વિટામિન મજબૂત કામ કરે. અશુદ્ધ ને વિટામિન અશુદ્ધ વધારે બનાવે. સમજાય તમને? ત્યાં બે વાક્યો તમારે આજ્ઞા તરીકે પાડવાનો પડશે કે આમાં ભૂલ અઘરું છે. સવારથી જોવાનું શરૂ કરજો. લાઈફ માં રિલેટિવ રિયલ જોજો, છોકરામાં રિલેટિવ રિયલ જોજો, બધી એવરી રિલેટિવ રિયલ જોજો. તમને સમજાયું ને? એટલે બાર નામ શું શું દેખાય તમને? રિલેટિવ દેખાય, રિલેટિવ બા અને રિયલ થી શું આત્મા. તમને બેન સમજાઈ પડી ગઈ? તમને પડી? એકલો છોકરો છોકરો કર્યા કરો એ તો મારી ઉપાડી થી પડે. વ્યવહાર થી છોકરો એ કઈ કાયમ ના છોકરા હતા છે? બાપ છોકરા ને કલાક ચડકા ને ખબર પડે કે તારો હાથો છે કે નહીં. આ તો બધું વ્યવહાર થી છે. તમે જેવો વ્યવહાર રાખો એવો એ રહેશે. તમે રિલેટિવ છે આ, એટલે માટે તમે સારો વ્યવહાર રાખો, છોકરો સારો રાખે. અને આપણે રેસાઈ ગઈ એ કે મિલકત તમારી પાસે નહીં રહું, દાવો મળી લઈશ કે છે. એટલે ના છોડે આપે છે ને? માટે છોકરા બોકરા ઠીક છે તો તમે ખગડાઈ જશો ને તારે ખબર પડશે. તેમ નાખી દેવાનું નહી, વધે આપડે એને આપીને જવાનું, કારણ કે આપડે તો હિસાબ છે ને એનો, વધે આપીને જવાનું. બાકી હા જેમ તેમ મારી શકી ભેરું નહીં કરવાનું લોકો લઈને. હા બે વાક્યો તમને સમજ પડી. અત્યાર સુધી કોણ નલિનભાઈ ચલાવતા હતા અત્યાર સુધી? એ 4000 પગાર લાવે, 4000 ડોલર અને ચલાવે, સમજ પડે ને? અને પછી આપડે કહીએ કેમ હવે 4000 ડોલર લાવતા નથી? મારી જોબ છૂટી ગઈ સર. માં તું લાવતો હતો કે જોબ લાવતી હતી? તાકે જોબ જ લાવતી હતી. તમે તું શું અહંકાર કરતો હું લાવ્યો? એટલે ટકી તો ટકી ને તારા હાથમાં શું? તને ખબર ને? એટલે લોકો શું કે હું કમાયો 10 લાખ કમાયો નઈ તો હડી ફેડી હડી ફેડી કરે હું સાથી કાઢીને. અને પછી જરા ખોટ જાય ને તારું બીજે શેર શું થયું? ભગવાન લૂટ્યો કે હિન્દુસ્તાન લોકો બોલાવું, બીજા લોકો ના બોલે, આ હિન્દુસ્તાન બોલે. ફોરેન વાત એમ કે ભાઈ મને તો ખોટ ગઈ છે, હું જાતે મને મને તો આવડ્યું નહીં ખોટ ગઈ. આ લોકો તો આવડ્યું નહીં એવું બોલે ને આ તો કે ભગવાન ખોટ ગઈ, ભગવાન લૂટ્યો હશે કે છે. અને ભગવાન ના બોલે તો મારે સ્ટાર સ્ટાર નો થયો. અરે મારે સ્ટાર છે બેવા જ ને દેવીઓ હાથે બેઠા હોય તો મારા ધમપી બેવા જઈએ. અત્યારે ફોન શું કર્યો? કારણ કે એનો છોકરો નથી પણ વાઈફ તો ખરી ને. કોઈ દેવ ને છોકરું ના હોય પણ વાઈફો ખરી ને. બેઠા હોય બિચારા તો ફોન કરે પાછો. સમજ પડે ને? એટલે કોણ ચલાવે છે એ આપડે શોધખોળ કરવી છે આ જગત ને. જો આપડે ચલાવીએ એવું બોલીએ છીએ તેથી ભ્રાંતિ થી ઉભું થાય છે. આ તો ઈટ હેપન થઈ રહ્યું છે. આ શું થઈ રહ્યું છે? અને આપડે ચલાવી એ બોલે છે ઈગોઇઝમ જેમ કેવાય. અને તેનાથી કર્મ બંધાય છે. લોકો કહે છે ભગવાન ચલાવે છે, ભગવાન ચલાવે તો ભગવાન ને કર્મ બંધાય, જે કરે નહી એને કર્મ બંધાય. શું થાય? એટલે કોણ ચલાવે છે? કે એક શક્તિ છે વ્યવસ્થિત નામની શક્તિ, એને ઇંગ્લિશમાં હું સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ કહું છું. એ મોટું કોમ્પ્યુટર જેવું છે. શું છે? મોટું જબરદસ્ત કોમ્પ્યુટર. કોઈનું બનાવેલું નથી, એમની મહેનત કુદરતી રીતે થઈ ગયેલું છે. અને તેમાં તમારું તમારે જે ભાવ ખોટા કર્યા હોય ને, કોઈક અપમાન કરે તો ગુસ્સો કરો કે ના કરો, એ ગુસ્સે કરેલો જે તમારો ભાવ છે તે ફીડમાં અહીંથી જાય, કોમ્પ્યુટરમાં ફીડમાં જાય અને આ બાજુ કોમ્પ્યુટર ફળ આપે. સમજે ભાઈ ને? આ ફીડ માં શું જાય? તમારા જે જે અવળા અવળા ભાવ કર્યા ને તે ફીડ માં જાય ને પછી ફળ આપે. તમે સમજ પડે ને? એટલે તમારું જ પ્રોજેક્શન છે આ બધું. વચ્ચે કોઈ માણસ છે નહીં, ભગવાન વચ્ચે નથી આવતા. ભગવાન તો તમને પ્રકાશ આપે છે ખાલી જીવ માત્ર ને. તમને જે ઠીક લાગે તમારી જવાબદારી પર પ્રોજેક્શન કરો, પ્રોજેક્ટ કર્યા કરો. સમજ પડે ને? એટલે વાવ જોઈ લઈ દેશમાં વાવ. વાય માં નીચે પગથિયે જઈને કહીએ તું ચોર છે તો વાય શું કે? તું ચોર છે તો આપડે સમજી જવાનું કે આ દુનિયા આવી છે. મેં શું એનું શું બગાડ્યું? મને ચોર વાસી કે છે. ત્યાર પછી સમજી જવાનું કે આપડે કયા તું રાજા છે તો આપણે રાજા કે શું કરવાનું? આપડે ગોઠવી દેવાનું. ખબર પડે ને? એટલે કઈ શક્તિ ચલાવે છે? સાયન્ટિફિક સરકમ એવિડન્સ પડે એને ગુજરાતીમાં શું કહું? વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. કોણ ચલાવે છે? વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત જ રાખે નિરંતર. અને સૂર્ય ચંદ્ર તારા બધું નિરંતર વ્યવસ્થિત ઘણા કાળથી અનાદિકાળથી વ્યવસ્થિત જ રાખે છે. અવ્યવસ્થિત થવા દેતું જ નથી. એ સમજે ને? એક નાનામાં નાનો છોડવો હોય ને ત્યાં જ પાણી છાંટી આવીને પણ જીવતો રાખે છે. શું કહ્યું? એટલે લોકોના મનમાં જાણે ભગવાન છે આ બધું કોણ હાથે? પણ એ શક્તિ જ પોતે વ્યવસ્થિત ભગવાન જેવી જ છે. અને આપણા ભગવાન એને જ કે છે. શું કહ્યું? આ તો ભગવાન એને કે એટલે મૂળ ભગવાન ને પહોંચે નહી. ભગવાન આને કહીએ આ શક્તિ ને તો મૂળ ભગવાન કાગળ પહોંચે એટલે હેલ્પિંગ થાય નહીં. એટલે આ શક્તિ ને આ શક્તિ ઓળખી જાય ને ભગવાન ને ભગવાન રીતે ઓળખવા જોઈએ. શું કહ્યું? સમજાયું તમને? એટલે આ વ્યવસ્થિત શક્તિ બધું કરે છે. સમજ પડે ને? હવે એના દાખલા હું આપું તમને વ્યવસ્થિત શક્તિના. આ વખતે કાચનો પ્યાલો હોય, કાચનો પ્યાલો મારા હાથમાં અને હું આમ લઈને જતો હોઉં અને મારા હાથમાં સરક્યો એટલે મેં આમ પ્રયત્ન કર્યો આમ છે અને પડી ગયો અને ભાગી ગયો કાચ નો પ્યાલો એ કોને ભાગ્યો? મેં તો પ્રયત્ન કર્યો ઠેર સુધી. કોને ભાગ્યો? બીજો કોઈ છે નહીં, નખાવા તમે જ કરડે શકે છે. એટલે આપડે વટલવાના કઈક લે ભાઈ યાદ હોય તારી કિંમત લઈએ. કાપડું જાણીને વાળતો નથી બિચારો, અહીં ઝઘડો થશે તને હોય ને. પણ આપડે ઘેર નોકર છે, કપડા કાપી લાવતો હોય દસ દસ પંદર ડઝન એક ડઝન, અને ચા લઈને આવતો હોય અને એના હાથમાં પડી ગયું તૂટી ગયા, તો આપડે સમજી જવું કોને તોડ્યા એ. હા એટલે એટલે નોકરે શું કેવું લાજો નથી ને ભાઈ તને હજુ ને. અને પેલા તો આ તારા હાથ ભાગલા છે મારે. આ બસ શેઠ કગડાટ કરે ને, પેલી બસ શેઠ વાળી કગડા કરે બિચાર, બફર તરીકે માજ નાખે. એટલે આપડે શું ડોકર પૂછવું, તારા કઈ દજાયો નથી ને ત્યાં ના સાહેબ, એટલે ડોકર ખુશ થઈ જાય સમજ ને. પણ પછી આપડે એમને કહી ના દેવું વ્યવસ્થિત છે આ, નહી તો બીજા છોકરો ફેંકીને કે વ્યવસ્થિત છે સમજ ને. એટલે આપડે એને કેવું કે ધીમે ધીમે ચાલતી આવે કાલથી, હા આવું દોડધામ ના કરીશ, એ ચેતવણી આપવી જોઈએ સમજ ને. એને ચેતવણી આપવી જોઈએ, ગુનો ખરેખર એનો નથી, પણ આ એક નિમિત્ત છે. તો કેમ તક એને કાળજી રાખી નથી તો સર ને, એટલે વ્યવસ્થિત તોડ્યું કેવાય. હવે વ્યવસ્થિત કેમ તોડે છે કે છે પ્યાલા, પ્યાલા તોડવાનું કઈ કારણ તો હોવું જોઈએ ને. તો આપડા લોક કેવા છે, એક ડઝન કપડા બી લાવે ને તો હાથ પેઢી સુધી ચલાવે એવા છે. કેવા લોક છે આપડા, એટલે પછી કપ્રકાર વિવાર ધંધો ના ચાલે, ખોણે વાળા નો ધંધો ચાલે નહીં, વેપાર નો ધંધો ચાલે નહીં, આવું જોટો બીજો ના લાવું ને, હું જોટો બીજો લાવું ને, જો વ્યવસ્થિત ફાટતો ના હોય તો સમજ ભાઈ ને. એટલે આ તોડફાડ વ્યવસ્થિત કરે છે અને સપ્લાય પણ એ કરે છે, એટલે તમારે ચિંતા રાખવાની નહીં. આ વ્યવસ્થિત શું શું કરે છે, તોડફાડ એ કરે છે, સપ્લાય એ કરે છે. તમારે શું માંગે, તમારે જોયા કરવાનું શું સપ્લાય કરવું શું, તમે સમજ પડી ને. આ ત્રીજી આજ્ઞા એમાં આ દાખલો તમને સમજ પડી પડ્યો. હવે બીજો દાખલો દેખાડું, બીજો દાખલો બતાવું, એ થઈ ગયો. હવે બીજો દાખલો, આપણે બેંકમાંથી એક ગજામાં $200 પડ્યા છે અને બેંક માંથી $2000 લીધા આપડે. બધા સમજાય છે કે બધા સાંભળે છે કે બધા? હા બરોબર, સમજી લેજો. હા પાંચ આજ્ઞા આપું છું, તેના ઉપરથી જ આ બધું હાજર હશે બધું, નહીં તો જ્ઞાન ઉડી જશે. જો આને ધ્યાન રાખો તો $200 એક ગજામાં પડ્યા છે અને બીજા છે તે $2000 ચેક લખ્યો, બીજા $2000 લીધા, તો બે એક ગજામાં ના મૂક્યા, એક ગજામાં $200 બીજા ગજામાં $2000 મૂક્યા. અને પછી આપડે આ ઘર બની ચાલ્યા, તે રસ્તામાં બોર્ડ વાંચ્યું બીવેર ઓફ થીફ, એટલે આપણે ભાઈને કે નલિનને કહી દેવું કે લત્તો ખરાબ છે, ગજવેલ આવી દેજે નલિન. આપણે જોડે પાડોશમાં રહ્યા, પાડોશ હિસાબ તો કાઢવો પડે ને, ચોખ્ખું કરવું પડે ને. આપણે બે જુદા થઈ ગયા, નલિન ને તું બે જુદા થઈ ગયા. તું પાડોશમાં રહ્યો એટલે તારો હિસાબ તો તારો જ છે ને નલિન, તે તારે ચોખ્ખું કરવાનું છે ને. આપડે ભૂલથી થયેલું છે ને નલિન, એટલે આપડે કહેવાનું કે ભાઈ નલિન ગજુ દાબી રાખજે, કે છે આ લપતો ખરાબ છે. એટલે નલિને ગજુ દાબી રાખ્યું, પણ પેલી જમાત કઈ ખોટી જેવી જેવી નથી, એ વાટેલા મરચા બરચા તૈયાર રાખે, જે ટોમ નાખે ને અને આ છૂટી ગયો અને કાપી ગયો, એટલે શું કરવાનું વ્યવસ્થિત છે. શું કહ્યું, કોણ કાપી ગયો? એ તો નિમિત્ત છે, આ તો વ્યવસ્થિત કપાવડાયું. અને પછી જોઈ લેવું કયા ગજાનું છે, વ્યવસ્થિત થયું. એક ગજા $200 તેના તે દીઠા, એટલે $2000 કયા આવ્યું, સમજી લેવાનું. વ્યવસ્થિત આ હિસાબ ચૂકવી દીધો પાછલો, આજ પાછલો પહેલાનો જે હિસાબ છે ત્યાં વ્યવસ્થિત ના તાબામાં આપણે પકડી ગયા અને વ્યવસ્થિત હિસાબ ચૂકવી દીધો, સમજ પડે ને. આપડે પકડાઈ ગયા એટલે આપડો હિસાબ ચૂકતા થઈ ગયો. પેલો તો જો હે જયારે પકડાશે તારે પેલો લઈને આવી ગયો ને, અત્યારે જલેબી ખાતા હશે ના ખાય તે પકડાશે તારે. પછી એ ગુનેગાર જવાથી પકડાય નહીં, તમારી ગુનેગાર ને એટલે પેલો પકડાશે. પણ આ તો આપડે પકડી ગયા એટલે ભોગવે એની ભૂલ, આપડે ભોગવાનું આવી ભૂલ આપડી સમજાય ને. એટલે પછી લોકો શું પૂછે, નલીન શું ગયું, ચલો શું કાપી ગયો તો આપડે આપી દે ખરે આપડે પંચે પંચે કઈ નઈ ના આપે. આપડે કઈ મારા 2000 જતા રહ્યા તો પંચે પંચે ભેગા કરીને આપે ને ના આપે. આપડે બસો હતા એ ગજા ગયું નથી, આ ગજા અહીં હતું નહી એટલે એ લોકો કે થેન્ક થેન્ક થેન્ક નરેન્દ્ર સારું કહ્યું. પછી ઘેર જતી વખતે રસ્તામાં પોલીસ ગેટ આવી એટલે પોલીસ ગેટ માં વ્યવહાર રાખવો, આપડે વ્યવહાર ચોખ્ખો રાખવો. પોલીસ ગેટ માં જઈ અને ખબર આપવાની કે મારે આ ગધુ કપાયું છે એમાં $2000 ગયા છે માટે એનો કેસ નહોતી લેજો. એટલે કેસ નોંધાઈ અને પછી ગરબડી ચાલ્યા. ગરબડી ચાલ્યા તારે રાતના 8 વાગ્યા સમજ ને. તારે મય મન ખરું ને, તું મન જતું રહ્યું છે. નલીન નું મન તો ખરું ને, આપડે જુદા થઈ ગયા પણ મન તો નલીન માં રહ્યું ને. તે મન નલીન ને શું કે છે, તમે તો 2000 કેશો વ્યવસ્થિત કહો છો, વ્યવસ્થિત લઈ ગયો એમ કેશો, પણ કાલે પેલા 1200 આપવાનું તેનું શું થશે. શું કે છે, તમે તો વ્યવસ્થિત કઈ ઉભા રહ્યા પણ આ વ્યવસ્થિત કાલે પેલા 1200 આપવાનું તેનું શું થશે કોને. એટલે આપડે જાણ્યું કે આ મધ કશું મદદ કરે નહીં અને આખી રાત જમવા નહીં દે. અને ગોજા માર માર કર્યા કરે, કશું વળે નહીં, આપે નહીં કશું. આ મહાપ્રાણ દાદા ના જ્ઞાન થી લાગે પડ્યું, ત્યારે પણ મન ગોજા મારે છે. એટલે આપડે શું કરવાનું, ઘેર જઈને કહેવાનું કે હા ખૂબ દૂધ નાખીને શીરો બનાવો સત્યના પ્રસાદ જેવો. એટલે બહેરા જાણે કે આજ કઈક સારું કમાઈ લગાવ્યા છે. અને પછી ભજીયા ભજીયા બધું બનાવડાવી અને જમવા બેસવાનું, તે નક્કી કરવાનું અનિલ અરે નલીન આજ તો ખુબ હા ગયા સુધી ઠોસી ને ખાવ ગયે હવાર માં દવા લઈ લઈશું પણ અત્યારે ખાવ ગયે. તે ગયા સુધી ઠોસી ને ખાધું એટલે પછી ખાઈ જમીન ઉઠ્યા. તાર પછી થોડી વાર બેઠા પછી કોઈ કહ્યું પાન બાન ના ભાઈ, મને તો ઊંઘા આવે ભાઈ, મને હોય જવાની વાર કારણ કે ગયા સુધી ખાતા રહી ને એટલે ઊંઘા આવી જાય ને જલ્દી. એટલે ભાઈ જઈને હોઈ ગયા નઈ તે ઘસ ઘસાડ તરત ઊંઘી ગયા. તે હવાર સુધી તે ઉઠ્યા જ નહીં. બોલો મન દબી ગયું, શું થઈ ગયું, જો આખી રાત સુધી હેરાન કયા નહીં. આ મનને શુદ્ધ કરવા માટે ખાધું સમજ પડે ને. હવે ઉઠ્યા તા પોલીસ વાળો આવ્યો હોય તો પોલીસ વાળો કહેશે સાહેબ આ પકડાઈ ગયો તમારો. આપડે કઈ શું ભાઈ પાછું વધ્યું છે કઈ, તકે આખી રાત દારૂ પીધો અને રવિ એટલે આપડે કઈ પણ વધ્યું હતી ક્યાં ને ભાઈ, મારે દારૂ તારી ને જાણું કાકા 825 ડોલર વધ્યા છે. એટલે આપડે જાણવાનું કે વ્યવસ્થિત 2000 લઈ લીધા પણ પાછા મૂળ પદ્ધત હતા તે પાછા મોકલ્યા. તમે સમજ પડી ને, કોને પાછા મોકલ્યા, એ વ્યવસ્થિત પાછા મોકલ્યા. એટલે 825 ઉપરના ડોલર છે તેમાંથી 15 પોલીસ વાળા ગયા એટલે તમે ચા પાડી દીધો કઈ. આ ખાતર પાસે વધારે 800 થયા આપડા. અરે પછી બીજા હાડે વધ્યા તે પેલા સોજે શિકાર ના મળે શું ખાય બિચારો ને, હવે રાખે તારે તું લઈ જા કઈ હાડે ગજુ કાપતા નહીં કે તું લઈ જા બા ખાતર વધારે. એટલે પછી 800 લઈને ઘરમાં જઈ લઈ જઈ અને તિજોરી મૂકી અને 2000 બેંક ખાતે જમે કરવાના અને 1200 વ્યવસ્થિત ખાતે ઉતાર કરી દેવાના. થઈ ગયો હિસાબ શક્ય થઈ ગયો. ટકા વ્યવસ્થિત ફરી ક્યાં, વ્યવસ્થિત ફરી ક્યાંયથી આવશે પાછા, ટકા આવતા મહિના નફો આવશે વ્યવસ્થિત ખાતે જમે થશે સમજ ને. નફો નુકસાન જ છે ને બધું, તમે સમજાયું છે બધું. આ 2 દાખલા પૂરા થઈ ગયા, આ વ્યવસ્થિત શક્તિ તમે સમજાય બધી. હવે તમારું વ્યવસ્થિત ચલાવી લેશે, વ્યવસ્થિત નલીન નામ પ્રેરણા કરશે અને વ્યવસ્થિત ચલાવી લેશે અને મન બુદ્ધિ ચિત્તના અહંકાર નલીન ને તાબે આવ્યું અને તમારા જ્ઞાતા દ્રષ્ટા બસ બીજું કઈ નહીં. મન તમારી પાસે નહીં આવે, એટલે મન ગમે એટલા ખરાબ વિચાર કરે તો તમારાથી જુદું થઈ ગયું અને લાઈન ઓફ ડિમાર્કેશન પડી ગઈ વચ્ચે. લાઈન ઓફ ડિમાર્કેશન બિટવીન યુ એન્ડ નલિની, સમજ પડે ને? એટલે તમારે તો લાઈનમાં જ રહેવું, ડિમાર્કેશન લાઈનમાં જ રહેવું. હવે આ ત્રણ ત્રણ આજ્ઞાઓ થઈ, વાંધો છે એમ પાડવામાં નથી વાંધો ને? તમને બધા સમજાય છે ભાઈ? ત્રણ આજ્ઞા સમજાઈ ગઈ છે બેનો? હા, ચોથી આજ્ઞા આપું છું. ચોથી આજ્ઞા આપું, પાણી લાવો છે નહી તો પેસ્ટી લાવો છે. ચોથી આજ્ઞા આપું છું, હવે તમારું ઋણાનુબંધ દ્વારા ખરા કે ઓળખાણ વાળા બધા આગા વાળા બધા કરું? આગા વાળા બધું છે, કેટલું છે બધું છે, ઘણું છે, ઘણું છે, ઘણા બધા છે. પાંચસો ના, એ પાંચસો તો બહુ કડક, એ તો રિલેશન. પણ બીજા કેમ છો નરીન કેનારા બધા? તમારું ઋણાનુબંધ કેવાય? બધા ઘણા જ હોય, જેટલા મળે એટલા રિલેટિવ બધા. શું કે છે? એ તો બધા ઘણા છે, એવા તો ઘણા જેટલા મળે. હા, એટલે 5-25 હજાર ખરા ને? તો એ 5-25 હજાર ને માટે એટલો ખાતો આપડા ચોપડામાં છે, ખબર ને? તો આ ખાતામાં જો બીડી જાય તો આપડે છુટકારો થઈ જાય. 4.5 અરબની વસ્તીમાં બધાનો ખાતો નથી આપડે, તો બધા જોડે આપડે લેવા દેવા નથી રહ્યું. હા, 5-25 હજાર જોડે લેવા દેવા છે, એનો નિકાલ કરીને રહી જાય એટલે આપડે છૂટા થઈ જઈએ, બરોબર ને? હવે સી રીતે નિકાલ કરો તે સમજાવું, બરોબર ને? એટલે આ જે ઋણાનુબંધ છે એને શબ્દ ઋણાનુબંધ બોલતા ફાવે નહી. તમારે આ નલિન જોડે ઋણાનુબંધ, તમે અને નલિન, એ તમારું તમે જે તમારે જે અવળા ભાવથી નલિન ઉભો થયો એ ઋણાનુબંધ છે, બરોબર ને? અને વાઈફ જોડે ઋણાનુબંધ, આ બધા જોડે ઋણાનુબંધ ને. હવે ઋણાનુબંધ શું કહે છો તમે? તમારે આ નલિન, તમે શુદ્ધાત્મા થયા અને નલિન તમારે શું અગો થાય? તો ફાઇલ નંબર 1 FILE ફાઇલ નંબર 1 અને વાઈફ ફાઇલ નંબર 2 અને ફાધર મધર ફાઇલ 3, 4, 5, 6 છોકરા બોકરા બધા ફાઇલોના નામ આમદી જવાના મનમાં, સમજ પડે ને? એને ઋણાનુબંધ બોલતા ફાવે ને એટલે ફાઇલ કહેજો, ફાઇલ, સમજ પડે ને? હવે ફાઇલનો આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો એટલું જ વાક્ય છે મારું. કેવું છે? ફાઇલો જે કોઈ આવે તેનો સંભાવે નિકાલ કરવો. શું કરવાનું? સંભાવે નોર્મલી, સમજ ને? સંભાવે નિકાલ કરવાનો. હવે સંભાવે નિકાલ કરવો એટલે શું? સાહેબ કોઈ ચીડાતો આવે તો પેલા આપણે જો ચીડાતો દેખીએ એટલે આપણે ચીડીએ, પેલો હસતો હસતો આવે તો આપણે હસીએ. હવે તો ચીડાતો આવે તો આપણે સંભાવે નિકાલ કરવો છે, હસતો આવે તો એ સંભાવે નિકાલ કરવો. આપણી જોડે છૂટા છેડા કરી નાખવા, સમજ પડે ને? સંભાવે નિકાલ કરી નાખવા જોડે બધો. એટલે તમારે દાદાની આજ્ઞા પાડવાની, મારે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો એ જ આજ્ઞા પાડવાની છે, સમજ પડે ને? ફાઇલનો સમભાવે નિકાલ કરવો એટલી જ આજ્ઞા. એટલે તમારે કોઈ પણ ફાઇલ આવે તો નિકાલ કરવાનો સંભાવે. શું કરવાનું? સંભાવે નિકાલ. સંભાવે નિકાલ, સમજો તમે? કોઈ પણ ફાઇલ આવે સંભાવે નિકાલ કરવો. હવે એના બે દાખલા આપું, સંભાવે નિકાલ કેવી રીતે કરવો એના દાખલા આપું, સમજ ગયો ને? હવે આપણે હવે આપણે ઓફિસમાં જવું છે, ઓફિસમાં જવું છે, તે ઘરમાં વાઈફને કહીએ કે ભાઈ મારે ઓફિસમાં જવું, જમવાનું મૂકી દેવો. એટલે બેન શું કે 5 મિનિટ રહીને આવો, સમજ પડે ને? તો આપણે 5 મિનિટ રહીને ગયા અંદર, રસોડા જતા જ આપડે જોઈ લીધું કઢી ઉતારતા હતા. શું કરતા હતા? કઢી ઉતારતા તે હોંચી ખસી ગઈ અને કઢી છે તે ઊંધી થઈ ગઈ. એટલે આપડે ત્યાં કયું આ કયા જ્ઞાન આપડા જ્ઞાન થી શું કેવાય? કોને ઊંધી કરી? વ્યવસ્થિત કરી. હા સમજો ને, આ ઊંધી કોને કરી? વ્યવસ્થિત. એટલે આપણે એમને શું કેવા દજાયા નથી ને? એટલે એ જાણે અનિલ તો ભગવાન જેવો થઈ ગયો. અરે ભાઈ શું નલિન તો એ ભાઈ શું જાણે નલિન ભગવાન જેવો થઈ ગયો ત્યારે આવે ને તો જાણે ના જાણે હે સમજણ આવી તે એટલે તમે શું કહો કે દજાયા નથી ને તકના એટલે બઉ ખુશ થઈ જાય. પછી આપડે આ ઓફિસ માં જવું છે કડી ડરી ગઈ એટલે બાદ બાદ કહીએ હવે તમે સમજ ને એટલે આપડે આપડે વિચાર કરવાનો ભાખરી તૈયાર નવી છે તાજી અને થણ બથણ લઈ અને ખાઈ સંભાવ નિકાલ કરવાનો ફાઇલ નો એ ફાઇલ કરી વાઇફ ના એ જો સંભાવે નિકાલ કરવાનો તો કહે હા અથાણું અને આ ભાખરી મૂકો હું ખાઈ જઉં છું કે એટલે સંભાવ નિકાલ થઈ જાય સમજ ને ફાઇલ ની જોડે સંભાવ નિકાલ ફાવશે કે નહીં ફાવે ફાવશે ને આ બીજો દાખલો આપવાનો બીજો દાખલો એક રૂમ માં બેઠા બેઠા શુદ્ધાત્મા નું ધ્યાન કરો છો હું શુદ્ધાત્મા છું ધ્યાન કરો છું રૂમ માં બેઠા ભાઈ અને રૂમ ને બહાર બાયણું વાંચેલું ને તો એક જણ આમ આમ બહાર થી ઠોકે એ આપડા જ્ઞાન થી કોણ ઠોકે છે લાગે આપડા જ્ઞાન થી શુદ્ધાત્મા ના શુદ્ધાત્મા ના કહેવાય કોણ આવ્યું લાગે એટલે આપડે જો કરીએ મનમાં એમ રાખીએ હું ધ્યાન કરું છું અત્યારે ક્યાં ઉઠું તો ફાઇલ વધારે ઠોકે ભાઈ એટલે આપડે ધ્યાન બંધ કરી દેવાનું અને કોણ છે ફાઇલ તપાસ કરવી બહાર કયા ના મને સી ખબર પડે અંદર બેઠા બેઠા આપડી જોડે સ્ટોર વાળો હોય મુસલમાન 50 નંબર ની ફાઇલ અરે કેમ સુલેમાન તું આવ્યો છું મેં તાળી કોતરા ખોંડ ના આપ્યા છે મેદાજી પૈસા નથી આવતા એટલે આપડે સમજી ફાઇલ નો સંભાળ નિકાલ કરવો પડશે કરવો પડે ના કરવો પડે ના કરવો પડે એટલે પછી એને બિહારી અને કહી કે ભાઈ તું 240 રૂપિયાનો ફેર છે ડિફરન્સ છે 80 રૂપિયા કોઈ વધારે લખેલાયેલો એટલે 240 ડિફરન્સ છે તે આપણે કહી કે ભાઈ હા 50માં નિકાલ કરી નાખે આવે તું અમે આપણે કાયમના ઘરાક નામ તેમ સમજાવીને કહીએ તક ના સાહેબ ભાવ વધી ગયા છે એટલે મારો છૂટકો ન થાય એટલે પછી જેમ તેમ સમજાવી અને 120 આપી રહી પણ હું તો મૂકી દેવા કે સમજ પડે ને 240 બદલે અને પછી જતો હોય આપડે પૂછીએ સુલેમાન કઈ દુઃખ નહીં હોય નહીં સાહેબ નહીં સાહેબ એટલે થઈ ગયો સમજ પડે ને વેર ના બંધાય એટલું જોવાનું આ ધંધા બંધા કરો ને કોઈ માણસ જોડે વેર બંધાતો હોય તો $5 આપી દે પણ એને વેર ના બંધાય મન ને ખુશ કરી નાખવો સમજ સંભાવ નિકાલ કરવો ધકે નહીં ચડવું સમજ પડે ને સમજાય તમને પેલા છે સતયુગમાં પ્રેમથી સંસાર વધતો હતો અને અત્યારે વેર થી સંસાર વધે છે સમજ પડે ને કઈ અત્યારે વેર ના થાય એટલું જોવું ક્યાં સુધી આવ્યું છે પછી સલેમાન ખરો ને તે આપડે ત્યાંથી ગયા જોડે આપડી પાડોશમાં એક જણા ત્યાં